શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 63મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, સમાધિનિષ્ઠ અને સ્વતંત્રતા પ્રાપ્ત કરેલો પૂર્વોક્ત યોગીરાટ કાળના ભયથી રહિત થઈ ગયો હોવાથી સ્વેચ્છાએ શરીરને ધારણ કરે છે અને ત્યાગ કરે છે. યોગીને દેહનો ત્યાગ કરવામાં કે બહુ લાંબા સમય સુધી દેહને ધારણ કરી રાખવામાં પંચમહાભૂતોના જ્ઞાનની અપેક્ષા રહે છે, કારણ કે પિંડ અને બ્રહ્માંડના કારણરૂપ એવા પંચમહાભૂતોના જ્ઞાન વિના યોગી પુરુષ ભૌતિક શરીરને છોડવાની કળા કઈ રીતે જાણી શકે? તેથી યોગીએ સર્વેના કારણરૂપ પંચમહાભૂતોને જાણી રાખવા અને પિંડ બ્રહ્માંડમાં રહેલા તેના કાર્યરૂપ પંચમહાભૂતોને પણ જાણી રાખવા. શતાનંદ સ્વામી કહે છે, હે વિભુ સ્વરૂપ, પિંડ અને બ્રહ્માંડના કારણરૂપ પંચમહાભૂતોના ભેદને હું જાણવા ઈચ્છું છું. આપ એ ભેદ મને જણાવો. આલોકમાં રહેલા કાર્યરૂપ અને કારણરૂપ પૃથ્વી આદિક પંચમહાભૂતો એક સરખા દેખાય છે, તેથી કાર્યરૂપ ભૂતોનો અને કારણરૂપ ભૂતોનો ભેદ કેવી રીતે સમજવો? શતાનંદ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું, તેથી સંતોના સ્વામી અને સર્વજ્ઞ ભગવાન શ્રી નારાયણ મુનિ કહેવા લાગ્યા કે, હે મુનિ, કાર્યરૂપ મહાભૂત અને કારણરૂપ મહાભૂત વચ્ચેનો ભેદ આધાર આધેય ભાવથી તેમજ અલ્પ સ્વરૂપ અને મહત સ્વરૂપથી જાણી શકાય છે. હે મુનિ, જેવી રીતે પૃથ્વીના પિંડમાંથી ઉત્પન્ન થયેલા ઘટપટાદિક પદાર્થો પૃથ્વી પર જ રહેલા હોય છે, તેવી જ રીતે પંચભૂતના કાર્યરૂપ આ બ્રહ્માંડનો ગોળો તેના કારણરૂપ પંચભૂતને વિશે રહેલો છે. વળી જેવી રીતે સમુદ્ર તેના તરંગોનો આધારભૂત છે, તેવી જ રીતે મહાભૂત નામના પંચભૂતો છે તે જ પંચભૂતાત્મક આ બ્રહ્માંડોના આધારભૂત છે, અને તે પંચમહાભૂતો છે તે મહામાયા અને મહાપુરુષને આશરીને રહેલા છે. પુરુષ અને માયાનો યોગ થતાં તે પંચભૂતો દ્વારા અનંતકોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. હે રૂઢિબુદ્ધિવાળા મુનિ, જેવી રીતે આ પૃથ્વી પર પરમાત્મા ભગવાન શ્રી વાસુદેવની માયાને કારણે પક્ષી યુગલના પરસ્પર જોડાવાથી ઈંડાનો જન્મ થતો દેખાય છે, તેવી જ રીતે વાસુદેવ નારાયણની ઈચ્છારૂપ માયાના કારણે પુરુષ અને પ્રકૃતિના જોડાવાથી પંચમહાભૂતો દ્વારા આ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. આ સિવાયનો બીજો કોઈ આધાર નથી. આ બ્રહ્માંડની મધ્યે જે પૃથ્વી આદિ પંચભૂતો રહ્યા છે તે પણ ભગવાન શ્રી વાસુદેવની ઈચ્છાથી મહાભૂતોના અંશમાંથી જ ઉત્પન્ન થયા છે. જેવી રીતે આલોકમાં કાળે કરીને ઈંડામાંથી પક્ષીના દેહનો ઉદ્ભવ થાય છે, તેવી જ રીતે કાળે કરીને આ બ્રહ્માંડમાં પૃથ્વી આદિ પંચભૂતોની ઉત્પત્તિ થાય છે. તેથી જ આ પંચભૂતોના કાર્ય અને કારણને જાણતા મુનિઓ આ બ્રહ્માંડના ગોળાથી બહાર રહેલા તે મહાભૂતોને કારણ કહે છે અને બ્રહ્માંડના ગોળાની મધ્ય રહેલા તે ભૂતોને કાર્ય કહે છે. વળી સ્ત્રી અને પુરુષના સંયોગથી શુક્ર અને શોણિતનું મિલન થતાં તેમાંથી જે પિંડ નામનો સ્થૂળદેહ ઉત્પન્ન થાય છે તે પણ પંચભૂતના કાર્યરૂપ અંશથી ઉત્પન્ન થાય છે. આ મનુષ્યાદિકના શરીરો છે તેમાં જે પંચભૂતો રહેલા છે તેમાં કાઠિન્યરૂપ જે આધાર ભાગ છે તે પૃથ્વી કહેવાય છે, તથા દ્રવ ભાગ છે તે જળ કહેવાય છે, ઉષ્મા ભાગ છે તે તેજ કહેવાય છે, ચેષ્ટારૂપ ભાગ છે તે વાયુ કહેવાય છે, અને અવકાશરૂપ ભાગ છે તે આકાશ કહેવાય છે. આ રીતે પાંચે પાંચ ભૂતો સર્વ કોઈના શરીરમાં રહેલા છે. એ પાંચને મધ્યે પણ અગ્નિ, જળ અને વાયુ આ ત્રણ ભૂતો દેહમાં વિશેષપણે મુખ્ય રૂપે રહેલા છે. આ પણ યોગીએ જાણી રાખવું જોઈએ. વળી તે ત્રણની મધ્યે વાયુ મુખ્ય છે અને જળ અને તેજ છે તે વાયુને આશરીને રહેલા છે અને વાયુ પણ તેજ અને જળને આશરે રહેલો છે. આ રીતે તે ત્રણેયનો પરસ્પર અન્યોન્યાશ્રય છે. આ ત્રણ તત્વો શરીરમાં શું કામ કરે છે તે કહીએ છીએ. તેમાં જઠરાગ્નિ છે, તે આ શરીરમાં રહેલા છ કોષોની મધ્યે રક્તાદિક ધાતુને પકાવી દેહને ધારણ કરે છે. જળ છે, તે વીર્યરૂપે દેહની સ્થિતિમાં કારણભૂત છે, કારણ કે દેહ વીર્યથી જ ટકે છે. જો વીર્યનો નાશ થાય તો દેહનો નાશ થાય છે. અને ત્રીજો વાયુ છે, તે ઇન્દ્રિય રૂપતા પામી પંચપ્રાણરૂપે આખા શરીરને ચેષ્ટા કરાવી ધારણ કરે છે. અને એ પંચપ્રાણ દેહધારીઓના સમસ્ત દેહોમાં નાભિકમળને વિશે રહે છે. એ પ્રાણ ત્યાંથી જ આડો ઊંચે નીચે સંચરે છે. વાયુ છે, તે મુખ્યપણે સુષુમણામાં હંમેશા વહે છે અને એ સુષુમણા નાડીના માધ્યમથી એ સુષુમણા નાડીના આશરે રહેલી બીજી નાડીઓમાં તે પ્રવેશે છે. હે સર્વશ્રેષ્ઠ મુનિ, હવે પ્રાણ આદિક પાંચ રૂપે રહેલા વાયુની ક્રિયા કહીએ છીએ. નાભિથી ઉપરના ભાગે રહેલો પ્રાણવાયુ શરીરનો પરિપાલન કરતા કરતા મસ્તકમાં તથા તે મસ્તકમાં રહેલા અગ્નિમાં વ્યાપીને વર્તે છે. નાભિથી નીચે રહેલો અપાનવાયુ જઠરાગ્નિને પ્રદીપ્ત કરવાનું કામ કરે છે. જઠરાગ્નિ અપાનવાયુ અને પ્રાણવાયુની મધ્યે રહ્યો છે. વ્યાનવાયુ શરીરને ચેષ્ટા કરાવતો સર્વે સાંધાવોમાં રહે છે. ઉદાનવાયુ કંઠમાં રહી ભાર આદિકનું વહન કરવાના બળને, જવા આવવારૂપ કર્મને અને તેને અનુકૂળ કરવામાં આવતા પ્રયત્નને પોષણ આપે છે. અને સમાનવાયુ છે, તે જે કંઈ પણ ભક્ષણ કર્યું હોય કે પાન કર્યું હોય તેને તેના માર્ગે લઈ જઈ કોષાગ્નિને પ્રજ્વલિત કરતો નાભિમાં નિવાસ કરીને રહે છે. આ પ્રમાણે દેહને વિશે અગ્નિ જળ અને વાયુનું મુખ્યપણું યોગને જાણનારા યોગીઓએ કહ્યું છે. તેમાં પણ વાયુનું પ્રધાનપણું કહેલું છે. તેથી યોગીએ પોતાના શરીરનો ત્યાગ કરવામાં કે ધારણ કરી રાખવામાં બ્રહ્માંડમાં ફરતા બાહ્યવાયુને અને શરીરમાં પ્રાણરૂપે વિહરતા અંતરવાયુને એકરૂપે ચિંતવન કરવા, પ્રાણનો નિરોધ કરવામાં આવે ત્યારે તે પ્રાણને આશરે રહેલો જઠરાગ્નિ આપોઆપ રોકાઈ જાય છે. એ બંનેનો નિરોધ થતાં યોગીનું શરીર બહુકાળ પર્યંત રહી શકે છે. જે યોગીને આ શરીર ધારણ કરવાની અરુચિ હોય કે આ ભૌતિક શરીરનું શું પ્રયોજન છે, તો દેહના ત્યાગની જ્યારે ઈચ્છા થાય ત્યારે યોગી બાહ્ય અને અંતરવાયુનું એકપણે ધ્યાન કરી તે શરીરને સુખેથી છોડી શકે છે. તે સમયે યોગીએ શું કરવું તે સમજાવીએ છીએ. યોગને જાણનારા યોગીએ પ્રથમ પિંડ અને બ્રહ્માંડમાં રહેલા વાયુ સ્વરૂપનું ધ્યાન કરી પછી સુદૃઢ આસન કરવું, પછી પોતાને જે લોકમાં જવાની ઈચ્છા હોય તે લોકને પમાડનારા અને તે લોકમાં રહેલા વાયુનું પોતાના હૃદયને વિશે ધ્યાન કરવું ને પછીથી પોતાના કલેવરને છોડી દેવું. આ ક્રમ મુક્તિની ઈચ્છાવાળા યોગીની વાત કરી. હવે સદ્ય મુક્તિની ઈચ્છાવાળા યોગીની વાત કરીએ છીએ. પૂર્વોક્ત ભક્તિયોગના લક્ષણોએ યુક્ત સમાધિવાળો યોગી વાયુની સાથે પોતાના આત્માની એકતા કરવાથી વાયુરૂપે થયેલો અને કાળની સાથે પોતાના આત્માની એકતા કરવાથી કાળરૂપે થયેલો હોય સર્વત્ર જગ્યાએથી નિર્ભય થઈ પોતાને ઈચ્છિત ભગવાન શ્રી વાસુદેવના બ્રહ્મપુર ધામ પ્રત્યે જાય છે ત્યારે દેવતાઓ પણ તેમને વંદન કરે છે. ભગવાનના ધામને પામે છે ત્યારે તે યોગી ભગવાન શ્રી વાસુદેવની કૃપાથી ભાગવતી તનુને પામી પરમ આનંદનો અનુભવ કરતો થકો ત્યાં રહે છે. હે મુનિ, આ યોગી સર્વોત્તમ પરમાત્મા ભગવાન શ્રી વાસુદેવના સર્વોત્તમ બ્રહ્મપુર ધામને પામી જેનું ઉત્તમ ઋષિઓ હંમેશા ધ્યાન કરે છે એવા ભગવાન શ્રી વાસુદેવ નારાયણના ચરણકમળની સેવા સાક્ષાત લક્ષ્મીની જેમ જ કરતો થકો પોતાની ઈચ્છિત સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા શ્રીહરિએ બાહ્ય અને આભ્યંતર પંચભૂતના સ્વરૂપનું નિરૂપણ કર્યું. એ નામે 63મો અધ્યાય પૂર્ણ થયો.